શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 161 પ્રભા ક્ષેત્રનું મહાત્મ્ય તથા તેની અંદર આવેલા તીર્થોનો મહિમા મોહિની બોલી દ્વિજ શ્રેષ્ઠ. હવે મને પ્રભા ક્ષેત્રનું મહાત્મ્ય કહો, જેને સાંભળીને મારું ચિત્ત પ્રસન્ન થઈ જાય અને હું તમારા કૃપા પ્રસાદથી પોતાને ધન્ય માનું. પુરોહિત વસુએ કહ્યું, દેવી સાંભળો, હું ઉત્તમ પુણ્યપદ પ્રભાસ તીર્થનું વર્ણન કરું છું. તે મનુષ્યના બધા પાપોને હરી લેનારું તથા ભોગ અને મોક્ષ આપનારું છે. મોહિની, જેમાં અસંખ્ય તીર્થો છે અને ત્યાં ગિરિજાપતિ ભગવાન વિશ્વનાથ સોમનાથના નામે પ્રસિદ્ધ છે, તે પ્રભાસ તીર્થમાં સ્નાન કરીને સોમનાથની પૂજા કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પ્રભાસ મંડળનો વિસ્તાર 12 યોજનનો છે. તેની મધ્યમાં આ તીર્થની પીઠિકા છે, જે 5 યોજન વિસ્તારની છે. તેના મધ્યભાગમાં ગોચરમાં માત્ર તીર્થ છે. 2100 હાથ લાંબી અને એટલી જ પહોળી ભૂમિને ગોચર્મ ભૂમિ કહે છે, જે હિન્દી શબ્દસાગરમાંથી શબ્દ લેવામાં આવ્યો છે. તેના મધ્યભાગમાં ગોચરમાં માત્ર તીર્થ છે, જેનું મહત્વ કૈલાસથી પણ વિશેષ છે. ત્યાં જ એક પરમ બીજું સુંદર તીર્થ છે, જેને અર્કસ્થળ કહે છે. તે તીર્થમાં સિદ્ધેશ્વર વગેરે 1000 લિંગ છે. તેમાં સ્નાન કરીને ભક્તિભાવથી દેવતા પિત્રોનું તર્પણ તથા શિવલિંગનું પૂજન કરીને મનુષ્ય ભગવાન રુદ્રના લોકમાં જાય છે. આ ઉપરાંત સમુદ્ર તટ પર બીજું તીર્થ, જેને અગ્નિતીર્થ કહે છે, વિદ્યમાન છે. દેવી, તેમાં સ્નાન કરનાર મનુષ્ય અગ્નિલોકમાં જાય છે. અહીં ઉપવાસ કરીને ભગવાન કપર્દેશ્વરની પૂજા કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગોનો ભોગ કરીને અંતમાં શિવલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કેદારેશ્વરની સમીપ જઈને વિધિપૂર્વક તેમની પૂજા કરીને મનુષ્ય દેવો દ્વારા સન્માનિત થઈને વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. કપર્દેશ્વર અને કેદારેશ્વર પછી ક્રમશઃ ભીમેશ્વર, ભૈરવેશ્વર, ચંદીશ્વર, ભાસ્કરેશ્વર, અંગારેશ્વર, ગુરવીશ્વર, સોમેશ્વર, ભૃગુજેશ્વર, શનિશ્વર, રાહવીશ્વર તથા કેતવીશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે ક્રમશઃ 14 લિંગોની યાત્રા કરવી જોઈએ. વિધિજ્ઞ પુરુષ ભક્તિભાવથી તે બધાની અલગ અલગ પૂજા કરીને ભગવાન શિવનું સાલોક્ય પ્રાપ્ત કરીને નિગ્રહ અનુગ્રહમાં સમર્થ થઈ જાય છે. મોહિની, અજાપાલા, મંગલા તથા લલિતેશ્વરી આ દેવીઓની ક્રમશઃ પૂજા કરીને મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. લક્ષ્મીશ્વર, બાડવેશ્વર, અર્ધેશ્વર તથા કામેકેશ્વરનું ભક્તિપૂર્વક પૂજન કરીને માનવ બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કરી લે છે. ગૌરી તપોવનમાં જઈને ગૌરીશ્વર, વરુણેશ્વર તથા ઉશ્વેશ્વરનું પૂજન કરીને માનવ સ્વર્ગલોકમાં જાય છે, જે માનવ ગણેશ, કુમારેશ, સ્વાકેશ, કુલેશ્વર, ઉંતકેશ, વહનીશ, ગૌતમ તથા દૈત્યસુદનનું વિધિપૂર્વક પૂજન કરે છે, તેની કદી દુર્ગતિ થતી નથી. ત્યાર પછી ચક્રતીર્થમાં જઈને ત્યાં વિધિપૂર્વક સ્નાન તથા ગૌરીદેવીની પૂજા કરીને મનુષ્યને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. મોહિની, સન્નિહત્ય તીર્થમાં જઈને ત્યાં સ્નાન તથા દેવતા વગેરેનું તર્પણ કરીને તેનું યથેચ્છ ફળ પ્રાપ્ત કરે છે. જે ભૂતેશ્વર વગેરે 11 લિંગોનું પૂજન કરે છે, તે આ લોકમાં ઉત્તમ ભોગ પ્રાપ્ત કરીને અંતે ભગવાન રુદ્રના લોકમાં જાય છે. દેવી, જે શ્રેષ્ઠ માનવ ભગવાન આદિનારાયણની પૂજા કરે છે, તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. નરેશ્વરી, ત્યાર પછી માનવ બાલબ્રહ્માની સમીપ જઈને બધા દેવતાઓ દ્વારા પૂજિત થઈને ભોગ અને મોક્ષનો અધિકારી થાય છે. ત્યાર પછી ગંગા ગણપતિની પાસે જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રદ્ધાળુ પુરુષ આલોક અને પરલોકમાં અભિષ્ટ કામનાઓ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી જામવતી નદીમાં જઈને ત્યાં ભક્તિભાવ એકાગ્રચિત્તે સ્નાન અને દેવતા વગેરેનું પૂજન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. ત્યાર પછી પાંડુકૂપમાં સ્નાન કરીને પાંડવેશ્વરની પૂજા કરવી જોઈએ. આમ કરનાર માનવ સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી યાદવ સ્થળમાં જઈને માનવ જો વર્ષેશ્વરનું પૂજન કરે તો તે દેવરાજ ઇન્દ્રથી સન્માનિત થઈને મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. હિરણ્ય સંગમમાં સ્નાન કરીને જે માનવ ભક્તિપૂર્વક ભગવાન શિવની પ્રસન્નતા માટે બ્રાહ્મણને સુવર્ણયુક્ત રથનું દાન કરે છે તેને અક્ષયલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી નગરાદિત્યની પૂજા કરીને મનુષ્યને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. નગરાદિત્યની પાસે બલભદ્ર શ્રીકૃષ્ણ અને સુભદ્રાના દર્શન અને વિધિપૂર્વક પૂજન કરવાથી માનવને ભગવાન શ્રીકૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કુમારિકાની સમીપ જઈને વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને ઇન્દ્રલોકનો અધિકારી થાય છે. જે સરસ્વતી તટ પર આવેલા બ્રહ્મેશ્વરની પૂજા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પિંગલા નદીની સમીપ જઈને તેમાં સ્નાન કરીને જે મનુષ્ય દેવતા વગેરેનું તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. સંગમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. શંકરાદિત્ય ઘટેશ તથા મહેશ્વરનું પૂજન કરીને મનુષ્ય પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી ઋષિતીર્થમાં જવું, ત્યાં સ્નાન કરીને મનનો સંયમ કરીને ઋષિઓનું પૂજન કરવું, આમ કરનારને સંપૂર્ણ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નંદાદિત્યની પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ રોગોથી મુક્ત થાય છે. ત્યાર પછી ત્રિતકૂપ પર જઈને ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી ન્યકુમતી નદીમાં વિધિપૂર્વક સ્નાન અને સિદ્ધેશ્વરનું પૂજન કરવું, આમ કરનાર પુરુષને અણીમા વગેરે સિદ્ધિઓ સુલભ થઈ જાય છે. વારાહ સ્વામીના દર્શન કરીને મનુષ્ય ભવસાગરથી મુક્ત થઈ જાય છે. છાયાલિંગનું પૂજન કરીને પુરુષને સંપૂર્ણ પાતકોથી છુટકારો મળી જાય છે. સતી મોહિની, જે માનવ કનકનંદા દેવીની વિધિવત પૂજા કરે છે તેની તમામ કામનાઓ સિદ્ધ થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. કુંતીશ્વરની પૂજા કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરીને ગંગેશ્વરનું પૂજન કરે છે તે ત્રણ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. જે ચમશોદ ભેદ તીર્થમાં સ્નાન કરીને પિંડદાન કરે છે તેને ગયાની અપેક્ષા કોટીગણું પુણ્ય મળે છે. બ્રહ્મકુમારી, ત્યાર પછી ઉત્તમ વિદુરા આશ્રમમાં જઈને ત્રિગ અને ભુવનેશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય સુખી થાય છે. મંકણેશ્વરનું પૂજન કરવાથી માનવ ઉત્તમ ગતિ પામે છે. ત્રિપુર અને ત્રિલિંગની પૂજા કરવાથી બધા પાપોથી છુટકારો મળી જાય છે. જે મનુષ્ય ષડતીર્થમાં જઈને સ્નાન કરીને સ્વર્ણદાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને ભગવાન શિવના ધામમાં જાય છે. ત્રિલોચનમાં સ્નાન કરવાથી રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. દેવિકામાં ઉમાનાથનું પૂજન કરીને શ્રેષ્ઠ માનવ મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરીને શરીરનો અંત થતાં સ્વર્ગલોકમાં જાય છે. બુધવારની પૂજા કરવાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. શૂલસ્થાનમાં વાલ્મીકીને નમસ્કાર કરીને મનુષ્ય કવિ થાય છે. ત્યાર પછી ચવન વગેરેનું પૂજન કરીને તીર્થસેવી પુરુષ સંપૂર્ણ ભોગ પદાર્થોથી સંપન્ન થાય છે. ચવનેશ્વરના પૂજનથી મનુષ્ય ભગવાન શિવનો અનુચર થાય છે. પ્રજાપાલેશ્વરની પૂજાથી ધનધાન્યથી વૃદ્ધિ થાય છે. લાલાદિત્યની પૂજા કરનાર મનુષ્ય વિદ્વાન અને ધનવાન થાય છે. કુબેર સ્થાનમાં સ્નાન કરવાથી મનુષ્યને અવશ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઋષિ તોયા નદીમાં જઈને સ્નાન કરવાથી માનવ પવિત્ર થઈને બ્રાહ્મણને સોનાનું દાન આપે તો તે સર્વ પાતકોથી છૂટી જાય છે. સંગાલેશ્વરની પૂજા કરીને માનવ રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી નારાયણ દેવની પૂજા કરીને મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થાય છે. તપ્ત કુંડોદકમાં સ્નાન કરીને મૂલ ચંડીશ્વરની પૂજા કરવી તેનાથી સમસ્ત પાપોથી મુક્ત થયેલ માનવ મનોવાંછિત પદાર્થને પ્રાપ્ત કરી લે છે. ચતુર્મુખ વિનાયકની પૂજા કરીને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ક્ષેમાદિત્યના પૂજનથી મનુષ્ય ક્ષેમયુક્ત સફળ મનોરથ તથા સત્યનો ભાગી થાય છે. રુક્મણી દેવીની પૂજાથી તો તે મનુષ્યને અભિષ્ટ પદાર્થો મળે છે. દુર્વાસેશ્વર અને પંગલેશ્વરની પૂજા કરવાથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. ભદ્રા સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. મોક્ષ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય ભવસાગરથી મુક્ત થઈ જાય છે. નારાયણ ગૃહમાં જઈને માનવ પછી કદી શોક કરતો નથી. હુંકાર તીર્થમાં સ્નાન કરનાર પુરુષ ગર્ભવાસનું કષ્ટ ભોગવતો નથી તથા ચંડીકેશ્વરનું પૂજન કરવાથી તેને સર્વ તીર્થોનું ફળ મળી જાય છે. આશાપુરી નિવાસ વિઘ્નેશ્વરનું પૂજન કરવાથી સર્વ વિઘ્નો દૂર થઈ જાય છે. કલાકુંડમાં સ્નાન કરનાર મનુષ્ય નિસંદેહ મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદેશ્વરનો પૂજક ભગવાન વિષ્ણુ અને શંકરનો ભક્ત થાય છે. ભલ્લ તીર્થમાં સ્નાન કરીને માનવ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને કર્દમાલ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્યના સર્વ પાતક દૂર થઈ જાય છે. ગુપ્ત સોમનાથના દર્શન કરવાથી મનુષ્યને કદી દુઃખની પ્રાપ્તિ થતી નથી. શૃંગેશ્વરનું પૂજન કરનાર પુરુષ દુઃખથી પીડિત થતો નથી. નારાયણ તીર્થમાં સ્નાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માર્કંડેશ્વરના પૂજનથી મનુષ્ય દીર્ઘાયુ થાય છે. કોટિહ્રદમાં સ્નાન કરીને કોટેશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય સુખી થાય છે. પછી સિદ્ધ સ્થાનમાં સ્નાન કરીને મનુષ્ય ત્યાંના અસંખ્ય શિવલિંગોનું પૂજન કરે છે, તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દામોદર ગૃહના દર્શન કરીને મનુષ્ય ઉત્તમ સુખ પામે છે. શુભે પ્રભાસના નાભિસ્થાનમાં વસ્ત્રાપથ તીર્થ છે, ત્યાં ભગવાન શંકરની આરાધના કરવાથી મનુષ્ય સ્વયં સાક્ષાત શંકર જેવો બની જાય છે. દામોદરમાં સ્વર્ણ રેખા તીર્થ, રેવતક પર્વત પર બ્રહ્મકુંડ, ઉજ્જયંત તીર્થમાં કુંતેશ્વર અને મહાતેજસ્વી ભીમેશ્વર તથા વસ્ત્રાપથ ક્ષેત્રમાં મૃગીકુંડ તીર્થ સર્વસ્વ માનવામાં આવ્યું છે. એ તીર્થમાં ક્રમશઃ દેવતાનું યત્નપૂર્વક પૂજન તથા જળ વડે પિત્રોનું તર્પણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ગંગેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યને ગંગા સ્નાનનું ફળ મળે છે. દેવી રેવતક પર્વત પર ઘણા તીર્થો છે, તેમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક બ્રહ્મા વિષ્ણુ શિવ અને ઇન્દ્ર વગેરે લોકપાલોની પૂજા કરવાથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ જાય છે. સુંદરી, આ બધા તીર્થ સંક્ષેપમાં કહ્યા છે, અહીં બીજા તીર્થો તો અનંત છે જેમનું વર્ણન કરી શકાય એમ નથી. મોહિની, ત્રણેય લોકમાં પ્રભા ક્ષેત્ર સમાન બીજું કોઈ તીર્થ નથી. અધ્યાય 161 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.